વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 27મો સર્ગ ત્રિશિરાનો વધ. ખરને ભગવાન શ્રીરામની સામે જતો જોઈને સેનાપતિ રાક્ષસ ત્રિશિરા તત્કાળ એની પાસે આવી પહોંચ્યો અને આમ બોલ્યો, રાક્ષસરાજ, પરાક્રમી વીર એવા મને આ યુદ્ધમાં જોડો અને તમે આ સાહસપૂર્ણ કાર્યથી અળગા રહો. જુઓ, હું હમણાં જ મહાબહુ રામને યુદ્ધમાં મારી પછાડું છું. તમારી સામે હું સત્યપ્રતિજ્ઞા કરું છું અને મારા હથિયારનો સ્પર્શ કરીને શપથ લઉં છું કે જે સગળા રાક્ષસો માટે વધ કરવા યોગ્ય છે એ રામનો હું અવશ્ય વધ કરીશ. આ યુદ્ધમાં કાં તો હું એમનું મૃત્યુ બનીશ અથવા તેઓ જ યુદ્ધમાં મારા મૃત્યુનું કારણ બનશે. તમે અત્યારે તમારા યુદ્ધ કરવાના ઉત્સાહને રોકીને એક મુહૂર્ત માટે જય પરાજયનો નિર્ણય કરનારા સાક્ષી બની જાઓ. જો મારા દ્વારા રામ હણાઈ ગયા તો તમે પ્રસન્નતાપૂર્વક જનસ્થાને ચાલ્યા જજો, અને જો રામે જ મને મારી નાખ્યું તો તમે યુદ્ધ માટે એમના પર આક્રમણ કરજો. ભગવાનના હાથે મૃત્યુ થાય એવો લોભ હોવાના કારણે જ્યારે ત્રિશિરાએ આમ ખરને રાજી કર્યો ત્યારે એણે આજ્ઞા આપી દીધી, સારું, જા યુદ્ધ કર. આજ્ઞા લઈને શ્રીરામચંદ્રજી તરફ ગયો. ઘોડા જોતરેલા એક તેજસ્વી રથ વડે ત્રિશિરાએ રણભૂમિમાં શ્રીરામ પર આક્રમણ કર્યું. એ સમયે એ ત્રણ શિખરોવાળા પર્વત જેવો દેખાતો હતો. એણે આવતા જ ઘણા મોટા મેઘની જેમ બાણરૂપી ધારાઓની વૃષ્ટિ શરૂ કરી દીધી, અને જડથી ભીંજાયેલા નગારાની જેમ વિકરાળ ગર્જના કરવા લાગ્યો. ત્રિશિરા નામના રાક્ષસને આવતો જોઈને શ્રી રઘુનાથજીએ ધનુષમાંથી તીક્ષ્ણ બાણ છોડીને એને આગળ વધતો અટકાવી દીધો. અત્યંત બળવાન શ્રીરામ અને ત્રિશિરાનો એ સંગ્રામ મહાબલી સિંહ અને ગજરાજના યુદ્ધો જેવો અતિ ભયંકર લાગતો હતો. એ સમયે ત્રિશિરાએ ત્રણ બાણોથી શ્રીરામચંદ્રજીનો લલાટ વીંધી નાખ્યો. શ્રીરામની એની આ ઉદંડતા સહી ન શક્યા. એમણે રોષે ભરાઈને આમ કહ્યું, અહો, પરાક્રમ દેખાડવામાં શુરવીર રાક્ષસનું આવું જ બળ છે કે તમે ફૂલ જેવા બાણો દ્વારા મારા લલાટમાં પ્રહાર કર્યો છે. સારું, હવે ધનુષ્યની પ્રત્યંચામાંથી છૂટેલા મારા બાણોને પણ ગ્રહણ કરો. આમ કહીને રોષે ભરાયેલા શ્રીરામે ત્રિશિરાની છાતીમાં ક્રોધપૂર્વક 14 બાણ માર્યા, જે વિષધર સર્પો જેવા ભયંકર હતા. ત્યાર પછી તેજસ્વી રઘુનાથજીએ નમેલી ગાંઠના 4 બાણોથી એના ચારેય ઘોડાઓને મારી નાખ્યા. પછી 8 સાયકો દ્વારા એના સારથીને પણ રથની બેઠકમાં જ સુવાડી દીધા. ત્યાર પછી શ્રીરામે 1 બાણથી એના રથની ધજા પણ કાપી નાખી. પછી જ્યારે નષ્ટ થયેલા રથ પરથી કૂદવા લાગ્યો એ જ સમયે શ્રી રાઘવેન્દ્રે અનેક બાણો દ્વારા એ નિશાચરની છાતી વીંધી નાખી. પછી તો એ જડ થઈ ગયો. ત્યાર પછી અપ્રમેય સ્વરૂપ શ્રીરામે ક્રોધે ભરાઈને 3 વેગવાન અને વિનાશકારી બાણો દ્વારા એ રાક્ષસના 3 મસ્તક કાપી નાખ્યા. રણભૂમિમાં ઉભેલો એ રાક્ષસ શ્રીરામચંદ્રજીના બાણોથી ઘવાઈને પોતાના ધડથી વરાળ સાથે લોહી પોકતો અગાઉ છેદાયેલા મસ્તકોની સાથે જ ધરાશયી થઈ ગયો. ત્યાર પછી ખરની સેવામાં તત્પર રહેનારા રાક્ષસો જે મૃત્યુમાંથી ઉગરી ગયા હતા એ બધા ભાગી ગયા. વાઘથી ભયભીત થયેલા હરણાઓની જેમ તેઓ ભાગતા જ જતા હતા, ઊભા રહેતા ન હતા. એમને ભાગતા જોઈને રોષે ભરાયેલા ખરે તત્કાળ એમને પાછા વાળ્યા, અને જેમ રાહુ ચંદ્રમા પર આક્રમણ કરે છે એ જ રીતે એણે શ્રીરામ પર આક્રમણ કર્યું. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 27મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.